શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય છઠ્ઠો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણેના ઋષિમુનિઓના સ્તુતિવચનો સાંભળી નરભગવાન મંદ મંદ હાસ્ય કરતા હતા. તે જ સમયે દેવકર્મ અને પિતૃકર્મની સમાપ્તિ કરી પોતાની પર્ણશાળામાંથી શ્રી નારાયણ ભગવાન બહાર આવ્યા. તે સમયે યોગના પ્રભાવથી સિદ્ધ શરીરને પામેલા શ્વેતદ્વીપવાસી અને બદ્રિકાશ્રમવાસી મુક્તો માર્ગમાં શ્રી નારાયણ ભગવાનને પ્રણામ કરી રહ્યા છે. અંતરિક્ષમાં પોતાના અનુચરોની સાથે આવેલા દેવતાના વૃંદો પણ શ્રી નારાયણ ભગવાનને પ્રણામ કરી રહ્યા છે. ભગવાનના ચરણારવિંદમાં જ એક દ્રષ્ટિવાળા ઉદ્ધવજી પાછળ પાછળ ભગવાન શ્રી નારાયણને અનુસરી રહ્યા છે. દેહધારી દેવ મનુષ્યો પણ ન કરી શકે તેવા દુષ્કર તપ કરવાથી બમણી વૃદ્ધિ પામેલી અસંખ્ય સૂર્યના તેજની સમાન શ્વેત કાંતિ પોતાના દિવ્ય શરીરના અંગોમાંથી નીકળી ચારે તરફ પ્રકાશ પથરાવી રહી છે. એ ભગવાન શ્રી નારાયણની જાનો પર્યંત લાંબી બે ભુજાઓ શોભી રહી છે. શરીરનો શ્યામ સુંદર વર્ણ છે. નવીન કમળની સમાન પ્રફુલ્લિત નેત્ર કમળો કર્ણ સુધી લાંબા શોભી રહ્યા છે. પૂર્ણિમાના ચંદ્રની સમાન મંદ મંદ હાસ્યથી શોભતી દંત પંક્તિથી અતિ સુંદર જણાતા મુખારવિંદથી શોભી રહ્યા છે અને તેમના બંને ચરણો કમળની સમાન કોમળ છે. આવા શ્રી નારાયણ ભગવાન અતિ સૂક્ષ્મ રમણીય પીળા તેમજ વાંકડિયાળા વાળથી શોભી રહ્યા છે. મસ્તક ઉપર સુંદર જટા બાંધી છે. વિશાળ વક્ષસ્થળ વહાલું લાગે છે. પીપળાના પાન સરખા સુંદર ઉદરમાં ત્રિવળી પડે છે. તેના મધ્યમાં ગોળ ગંભીર ઊંડી નાભિ શોભી રહી છે. વિશાળ ભાલમાં શ્વેત ઉર્ધપુંડ્ર તિલક અને કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારણ કરેલી છે. ડાબે ખભે શ્વેત યજ્ઞોપવીત ધાર્યું છે. તેમના કૃશ શરીરમાં સ્પષ્ટ રીતે નાડીઓનું દર્શન થઈ રહ્યું છે. વર્ણિરાટ હોવાથી એક હસ્ત કમળને વિશે માટીનું કમંડળ અને બીજા હસ્તમાં પલાસનો દંડ ધારણ કર્યો છે. સફેદ રંગની એક પવિત્ર ધોતી ધારણ કરેલી છે. તેમજ ખભા ઉપર લટકતું તેવા જ રંગનું શ્વેત ઉત્તરીય વસ્ત્ર મૂકેલું છે. સદાય કિશોર અવસ્થામાં રહેલા આ નારાયણ ભગવાન પોતાની અમૃતમય દ્રષ્ટિરૂપ વૃષ્ટિથી સર્વે મરીચ્યાદિક મુનિઓને પ્રસન્નતા ઉપજાવે છે. પોતાના પ્રાણથી પણ પ્રિય વહાલા સંતોના દર્શન થવાથી ઉત્પન્ન થયેલા આનંદાતિશયને પોતાના ઉદરમાં સમાવવા સમર્થ નહીં થવાથી દિવ્ય મનોહર મૂર્તિ ભગવાન શ્રી નારાયણ મુનિ વિકસેલા મુખકમળ અને નેત્રકમળ દ્વારા હાસ્ય સ્વરૂપે અને હર્ષના અશ્રુ સ્વરૂપે બહાર વહેવડાવતા હોય એમ લાગે છે. આવા ભગવાન શ્રી નારાયણ મુનિને આવતા જોઈ મરીચ્યાદિ મુનિઓ પણ આસન ઉપરથી તત્કાળ ઊભા થયા. અતિશય હર્ષથી પરવશ બન્યા. પ્રેમથી ઉદ્ભવેલા અશ્રુઓથી નેત્રો ભરાઈ ગયા અને નીચે ધરતી પર પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. મનમાં અતિશય પ્રસન્ન થયેલા મુનિઓનો બહુ દિવસના વિયોગનો તાપ નરબંધુ શ્રી નારાયણ ભગવાનના દર્શન થવા માત્રથી જ જેમ ચંદ્રના દર્શનથી કુમુદિનીનો વિરહજન્ય તાપ દૂર થાય તેમ દૂર થયો. મરીચ્યાદિ મુનિઓ શ્રી નારાયણ ભગવાનનું નેત્રથી પાન કરતા હોય ને શું? મુખેથી ભગવાનને ચાટતા હોય ને શું? ભુજાઓ ભરી જાણે ભેટતા હોય ને શું? આવું દ્રશ્ય નરભગવાને તથા તનુ આદિ મુનિઓએ જોયું. સર્વેને માન આપનારા શ્રી નારાયણ ભગવાને સર્વે મુનિઓને ભેટી બહુ પ્રકારે તેમનું સન્માન કર્યું. ત્યાર પછી બદ્રીવૃક્ષ નીચે વેદિકા ઉપર પાથરેલા દર્ભના આસન ઉપર વિરાજમાન થયા મુનીશ્વર ભક્તપ્રિય અચ્યુત શ્રી નારાયણ ભગવાન. અતિશય મનોહર આસન ઉપર ઉત્તર દિશા તરફ મુખારવિંદ રાખી મુનિઓને રાજી કરવા વિરાજમાન થયા. આસન ઉપર બેસી ચપળ દ્રષ્ટિથી ચારે તરફ મુનિમંડળને નિહાળતા નૈષ્ઠિક વ્રતધારી શ્રી નારાયણ ભગવાનને મરીચ્યાદિ મુનિઓ ફરી દંડવત પ્રણામ કરવા લાગ્યા. ત્યાર પછી મરીચ્યાદિ મહર્ષિઓએ પ્રેમપૂર્વક એકાગ્ર ચિત્તથી વિધિ અનુસાર ઇષ્ટદેવ શ્રી નારાયણ ભગવાન અને શ્રી નર ભગવાનનું વિવિધ પ્રકારની પૂજા સામગ્રીથી પૂજન કર્યું. વિવિધ પ્રકારના ઉપચારોમાં કસ્તુરી કુમકુમ કેસર અને કપૂર મિશ્રિત શ્રેષ્ઠ સુગંધિમાન ચંદનથી તેમજ સુગંધિમાન શોભતા મોગરા ચંપા અને કેવડા આદિ અનેક પ્રકારના રંગબેરંગી પુષ્પોથી અને માંજર સહિતના તુલસીપત્રોથી શ્રી નારાયણ ભગવાનનું પૂજન કર્યું. વળી મુનિઓએ રંગબેરંગી ઉત્તમ પુષ્પોની સુંદર માળાઓ ભગવાનના કંઠમાં ધારણ કરાવી પુષ્પોથી બનાવેલા રમણીય ગુચ્છ અને કલંગી પણ ધારણ કરાવ્યા. મસ્તક ઉપરની જટામાં સુંદર પુષ્પના તોરા ધારણ કરાવ્યા. ત્યાર પછી સુગંધિમાન ધૂપ અને દીવડાઓથી પૂજન કર્યું તેમજ સુંદર સ્વાદિષ્ટ વિવિધ ફળોનું ભગવાન શ્રી નારાયણને નૈવેદ્ય અર્પણ કર્યું. અતિ મનોહર આરતી ઉતારી ભગવાનના પવિત્ર શ્રી ચરણોમાં મંત્ર પુષ્પાંજલિ સમર્પણ કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા. આ પ્રમાણે વિધિમાં પ્રવીણ મુનિઓએ ઉચ્ચે સ્વરે ઉદ્ઘોષ કરેલા વેદ મંત્રોથી શ્રી નારાયણ ભગવાનનું પ્રેમભર્યું પૂજન કર્યું. આ પ્રમાણે પૂજાયેલા ભગવાન શ્રી નારાયણ મુનિના અંતરમાં એકાંતિક સંતોના આગમનથી અતિશય આનંદ થયો. સંતોએ પૂજન કરવાથી લટકતા પુષ્પોના અનેકવિધ તોરાઓની પંક્તિથી ભગવાન શોભવા લાગ્યા. કંઠથી આરંભીને ચરણ પર્યંત લાંબી પુષ્પમાળાની પંક્તિથી શોભતા એ ધ્યાનના એકમાત્ર આલંબન સ્વરૂપ શ્રી નારાયણ ભગવાનનું મરીચ્યાદિ મુનિઓ સ્થિર નેત્રોથી ધ્યાન કરવા લાગ્યા. ધ્યાન કરતા ઋષિમુનિઓએ પોતાના હૃદયકમળને વિશે નારાયણ ભગવાનની કૃપાથી અતિશય તેજસ્વી દિવ્ય શરીરધારી તેમના અર્થાત નારાયણના દર્શન કર્યા અને અક્ષરધામને વિશે રહેલા તેમના જ મૂળ દિવ્ય સ્વરૂપના પણ દર્શન કર્યા. પરમાત્માના આવા દિવ્ય દર્શન થવાથી અંગોઅંગમાં આનંદપૂર્ણ મરીચ્યાદિ મુનિઓ હૃદયથી બહાર વેદિકા ઉપર બિરાજતા આવા જ શ્રી નારાયણ ભગવાનના દર્શન કરી આનંદ વિભોર થઈ સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં બદ્રિકાશ્રમમાં ઋષિમુનિઓએ કરેલા ભગવાનના દર્શન પૂજન મહોત્સવનું નિરૂપણ કર્યું એ નામે છઠ્ઠો અધ્યાય પૂર્ણ થયો.